ક્ષેત્ર, મહાવિદેહ ક્ષેત્ર કહેવાય, આ ભરત ક્ષેત્ર કહેવાય, એ બધા ક્ષેત્ર કહેવાય. તે ક્ષેત્ર નો સ્વભાવ એવો છે કે જે ક્ષેત્ર ને લાયક હોય, જે આરા ને લાયક હોય, એ આરા લાયક ને તો કહેતે. મહાવિદેહ ક્ષેત્ર માં જે બગડ્યો, જે આત્મા પાંચમા લાયક હોય તે અહીં આવે, એટલે આમ ખેંચે જાય. આ ચોથા હરણ થયા બધા. પછી અમે કલાકમાં જોયે, વર્ષ બે વર્ષમાં રાખવાનું કે ના, કલાકમાં કલાક લાગી જાય. પરમ વિનય નો અર્થ છે કે વિતરાગો નો પરમ વિનય છે એ જ જે વિતરાગ ની વાણી વાદી પ્રતિવાદી બંને કબૂલ કરે. વાદી તો કબૂલ કરે, પણ પ્રતિવાદી કે વાત સાચી, પણ મને હું માનવાનું નથી, વાત કરીને સાચી ના માનવું એની મરજી વાત, પણ એટલું બધું વાત સાચી છે કબૂલ કરે. અને એમ નામ વિતરાગ વાણી, અને તે છે મોક્ષ થાય. વિતરાગ વાણી એટલે ચાર વાગે વાણી, નિષ્પક્ષપાતી વાણી, કોઈ ધર્મ નું ચિંતિત માત્ર પ્રમાણ ન ડૂબાય. ઉત્તર પરીક્ષા થશે ત્યારે નિવેડો લાવી છે. ઉત્તર અને પરીક્ષા આવશે તો શું કરશે એમ પૂછ્યું, ત્યાં કરતા અમે નિવેડો લાવી છે. ઉત્તર કે ઉત્તર આવે તો દાદા આજ જે સમ્યક દર્શન અમને બતાવશો તો અમારી પર્યાય પરિણતિ એ સમ્યક દર્શન ની સાથે ઉત્પ્રોત રહેશે. જ્યાં ઉત્પ્રોત રહી તો ઉત્કર્ષ એ બધું તો દેહ ને થાય છે, પણ અમારી પરિણતિ જો દર્શન યુક્ત રહી તો એ તો કરનારે પરિચય કરે છે, એનાથી ખબર જ નથી શું થાય છે. પણ આ તો અક્રમ વાત છે ને, કે ઉત્તર પરિચય નહીં આવતો હા, કોઈ નથી આવે બોલ જે કરું મોકલે બધા દેવો રાજી, મારે કોઈ દેશ રાજી ગોકળ ના હોય એવું નથી, એ તો બધા રાજી. કોણ કોણ નો આપ દે બોલો. હા બધા દેવરાજી જોઈ જઈ, પછી કોઈક મહાત્મા એ દેવ ને સીધો વાટા કરતો હોય તારું નામ દેવ નામ ના હેમચંદ્ર આચાર્ય ભગવાન ને પૂછી રખ્યું છે. અમારે શ્લોક હતો હે હેમચંદ્ર આચાર્ય પૂછી રખ્યું છે. હા એમને ઉત્તર બહુ કરો છો, ધર્મેન્દ્ર એમની ભક્તિ કરે છે. ઉત્તર છે કેટલા કે ભાગ સુધી પાણી આવી જાય, એટલે ધર્મેન્દ્ર નીચે થઈને ઊંટે ઊંટે ચડાય ઊંટે ચડાય, એટલે પેલા કમટ ને લાગુ. પાર્થનાથ ભગવાન ની વિતરાગતા ની વાત છે ને, એ વાત કરે છે કે ધર્મેન્દ્ર દેવે છે તો એમને રક્ષણ કર્યું, અને કમટે છે તો ઉત્તર કર્યા તો એ ભગવાન ની સમદ્રષ્ટિ એટલે બંને ઉપર સરખો જ ભાવ, આની ઉપર દ્વેષ નહીં, આની ઉપર રાગ નહીં. કમઠ ઉપર બિલકુલ જેને દ્વેષ નથી અને ધર્ણેન્દ્ર ઉપર જેને રાગ આવે. એનું કારણ એ કે છે ઉપકારી પ્રત્યે રાગ નથી, ઉપકારી પ્રત્યે અને ભયંકર અપકારી છે ત્યારે માત્ર દોષ નથી. કારણ શું? પેલો ઉત્સર્ગ કરે છે એ અમને ખબર નથી, પેલો ભક્તિ કરે છે એ અમને ખબર નથી. એ તો પોતાના હાથમાં ની અંદર મગ્ન છે, ગમે તે કરતા હોય. એમ કહે છે કે એનું કારણ શું? તો કે ઉપકાર કરે છે તેની એમને ખબર નથી, પેલો એને ઉપકાર કરે છે તેની એમને ખબર નથી, એટલે એમના આત્મામાં જ મગ્ન છે. એવું કોને કહ્યું? એ અર્થ કરે છે એમાં એવું કહે છે પણ વિગત હોય ત્યાં એના પુણ્યકર્મ નો ઉદય છે, એટલે પુણ્યકર્મ નો ઉદય ભોગવી રહ્યો છે. આ પાપ કર્મ નો ઉદય છે, પાપ કર્મ નો ઉદય ભોગવી રહ્યો છે. વિતરા વિતરા શું કહ્યું? જાણે તો બધી બધી જાણે એ કઈ એવા નથી પાસે થાય છે. ના જાણતો ગયા હતા ના છોકરાઓ પછી વ્યવસ્થા કરી આવી છે. આવતા ના છોકરા ત્યાં ઘરે બચ્યા હતા, ગયા હતા ના છોકરા વ્યવસ્થા કરી આપી એમ કહો. ગયા આવતા ના આ આવતા ના છોકરાઓની તો વ્યવસ્થા કરી આપી ગયા આવતા. જેની જે કાળે જન્મક્ષણ હોય એ પ્રમાણે બન્યા કરે છે. હું નથી કરતો. કોણ કરે? થઈ રહ્યું છે. એને લોક કહે છે હું કરું છું, એટલી જ ભાગ છે એ જ જ્ઞાન છે. આની ખબર નથી. આપને કહું છું ને રવિવારે મળતું છે. દુકાને જવું પડે. તમે શેર બજાર માં ફર્યા છો એમ કે દારો ભરે અક્રમ વિજ્ઞાન નું પુસ્તક મને જી વાળા એ આપ્યું હોય ને, એને મારા સાહેબ ને આવી જાય છે. બધા ભણવા એટલું તે આપવા માટે અંતરાય કેટલા કેટલા બધા અંતરાય ઓળખે ત્યાં દવાખાનું આવે. અને એ સંગપતિ છે પ્રકાશ કેલો તે છે. માર્ગ ક્રમિક છે, ચાલુ માર્ગ. અને આ આશ્રમ છે અક્રમ એટલા જ માટે છે કે અત્યારે ક્રમિક માર્ગ બંધ થઈ ગયો. ત્યાં સુધી મન વચ્ચે મનમાં જતું હોય છે. આત્મા ભગવાન નું પહેલું જો માનતું હોય તો આ છે, અને લોક નું પહેલું માનતું હોય તો આ છે. એક લૌકિક વાત અને એક અલૌકિક વાત. લૌકિક જે આ કે છે તે ખોટું, અને અલૌકિક ભગવાન જે છે તે ખોટું. એ બાહ્ય ને અભ્યંતર એ થયું. જૈન લોકો ધોરણ કપડા વાળી ચાદુ કે ભગવાન ઉપરવાળા ના છે. આ વેદાંતિઓ ભગવાન ઉપરવાળા ચાદુ છે ના છે, એટલે કપડા ઉપર થી જરૂર ને કપડા ઉપર થી ચાલો પછી લાગણી વચ્ચે ચાલે. કપડા પહેરે હોય એને સાધુ આ સંસાર ભોગે છે. આમ તો જૈન ધર્મ એવું છે કે જૈન જન્મે નહીં, જન્મે જૈન કર્મે જૈન હોય ને જૈન કહેવાય. એટલે આમ જૈન ધર્મ માં તો એવું કે છે કે જન્મે જૈન નહીં પણ કર્મે જૈન હોવું જોઈએ. હા, જૈન કર્મ છે, જ્ઞાતિ બ્રાહ્મણ છે, બ્રાહ્મણ ના કહેવાય. બ્રાહ્મણ થી જ થયેલો હોય, અરે જૈન સમાન થયો ના થાય જૈન ખાલી બાપદાદા કરતા હોય તેવું કરે એટલે જૈન પણ કેવા કરે. દર્શન ની જે ક્રિયા છે, દર્શન ની જે ક્રિયા કહેવામાં આવે છે, દર્શન કોના દર્શન ની વાત કરું છું, આંતરિક દર્શન. અચ્છા, આ દેરાસર માં જે દર્શન કરવા જઈએ છીએ તો એ દર્શન કોના? દર્શન એ મૂર્તિ મારી ની છે ને, તો મારી નું નામ એ બહુ જ્ઞાન દર્શન અને ચારિત્ર એ જુદું છે. દર્શન કોના મારો કહે છે, જ્ઞાન જ્ઞાન કોને કહેવાય, દર્શન કોને કહેવાય, ચારિત્ર ની વાતો થઈ ગયા. અને તપ, આજે જ્ઞાન દર્શન ચારિત્ર ને તપ તપ આ ચાર પાયા ની વાત કરી થશે તો કે આપણે ચારિત્ર ની વાત તો કરી, હવે જ્ઞાન દર્શન અને તપ એના વિશે જરા સમજાવો. અત્યારે જ્યાં સુધી સદસ્યતા ના હોય ત્યાં સુધી ખૂબ અસર છે, ખૂબ જ્ઞાન છે અને ખૂબ તપ છે. સમ્યક દ્રષ્ટિ નું જ્ઞાન, શું જ્ઞાન, શું દર્શન અને શું તપ છે, એટલે દ્રષ્ટિ ઉપર તપ આધારે કયું જ્ઞાન છે. પહેલા કોની જરૂરિયાત, પહેલી કોની જરૂરિયાત, પહેલા કોની જરૂરિયાત, જ્ઞાન ની કે દર્શન ની કે ચારિત્ર ની? ના, દ્રષ્ટિ ની જરૂરિયાત. દ્રષ્ટિ હોવો જોઈએ તો બધું માથેલું તપ, અને સંગત દ્રષ્ટિ નથી તો બધા બધા શાસ્ત્ર પોઈઝન થઈ જાય. કે થઈ જાય તો નીચે આવી જાય ને, તો પાછા નીચે આવી જાય ને. આ ના હોય, આ ના હોય તો પાછા નીચે આવી જાય ને. નીચે આ રીતે છે ને, એનાથી નીચે તો ના જાય ને. આજે અહિયાં આવ્યા છીએ તો પામવાની દ્રષ્ટિ થી આવ્યા છીએ, એટલે ઉચ્ચ કક્ષા ની વાત છે, પછી એનાથી નીચે તો ના જઈએ ને. એવું છે ને, તમારી દ્રષ્ટિ અહીંયા કરે તો નીચે જાઓ, દ્રષ્ટિ નીકળે તો નીચે જાઓ. અહીંયા કઈ દ્રષ્ટિ થઈ કે ઉભરાયા, દ્રષ્ટિ કોને મુખ્ય થી થયો, આ સાધુ થયા કે જૈન થયા કે વૈષ્ણવ થયા, એ બધું દ્રવ્ય છે. દ્રવ્ય વૈષ્ણવ, દ્રવ્ય જૈન અને દ્રવ્ય સાધુ છે. એમાં ભાવ સાધુ હોય તો કામ થાય, ભાવ જૈન હોય તો કામ થાય, અને ભાવ વૈષ્ણવ હોય સમજવું. એટલે આત્મા નું સ્વરૂપ પહેલા સમજવું, હું કોણ છું, એટલે કયા પોતાને એમ ખાતરી થાય, એમ ખાતરી થાય હું આત્મા છું, એવું કઈ ખાતરી થાય આ ન હોય એવું કઈ પણ એને મનમાં ભાવ પચી જાય અને પોતાની જાત પર શંકા આવે. શું નામ આપનું? ચંદ્રકાંત. ચંદ્રકાંત. ચંદ્રકાંત તમને સંદેહ પડે ત્યારથી કામ આગળ વધે. હું ચંદા પડતી નથી, હું ચંદ્ર વિજય મહારાજ છું, હું કનક વિજય મહારાજ છું, એમાં શંકા પડતી નથી. ત્યાં સુધી કેમ વધે? સમાધિ રહે સ્ત્રીની હાથે સ્ત્રી ભરે રહી આત્મ જ્ઞાન શું કે છે? તારી ફી વર્તી નથી, તારા ચટાડો છે, ચટાડો જતા નથી, એનો માર્ગ કોઈ હોતો નથી, એનો માર્ગ છે, એનો ચટાડો જ્ઞાનતા થી થાય છે. આ જગત નો રૂટ કોઝ અજ્ઞાનતા છે. તકે ત્યાંની અજ્ઞાનતા, તકે પોતાના સ્વરૂપ ની અજ્ઞાનતા, એ આ જગત નો રૂટ કોઝ છે. શું છે એ? જો તમે રસ્તે જતી હોય, કોઈ પણ રસ્તે જતી હોય સ્વરૂપની અજ્ઞાનતા, તો તે રસ્તે એ અજ્ઞાનતા કાઢી એટલે નિવેડવા. પછી દીક્ષા લીધેલી હોય કે જાદુકોનું લીધેલું હોય, ભગવાને શું કહ્યું કે ગ્રહસ્થ લીધી હોય કે ત્યાગી લીધી હોય, તેનો અમને કોઈ ડિફરન્સ નથી. ફક્ત ત્યાગી લીધીમાં ઉપાય એટલો છે કે ત્યાગી લીધીમાં લોકોને શ્રદ્ધા બેસવાનું કારણ થાય છે અને ગ્રહસ્થ લીધી ઉપર શ્રદ્ધા બેસી. એટલા માટે ભગવાને આ વખત બાકી ત્યાગી લીધી તો ત્યારે માટે છે કે એનાથી બૈરી પહોંચતી નથી. બૈરી પહોંચે રહી ગયો એક મહિનો ના સમજા કે ના રે ભાઈ અમી જોડે રેન કરતા કે તારે મોકલે જાયેલા હે અને મારી સાધુ પણ મોકલે લઈ જતા નથી. પાસે પાસે તમે સારી થાય છે એના સાધુઓ બધા મત છે તો એનું મત છે ત્યાગીમાં મજા નથી પતા નહી મહારાજે પૂછ્યું સાહેબ મને કહે છે કે શિક્ષક નો ધ્યાન અમને કહ્યું છે કે અમે વ્યાખ્યાન કરીએ છીએ અમને જોખમ છે. તમને જોખમ છે એવું નહીં કહે છે, બધા સાધુ જયારે આત્મસન્મુખ નથી થયા. શું કરું આત્મસન્મુખ થયા નથી જયારે ધન્ય શક્તિ નથી તે જે જે વ્યાખ્યાન કરશે તે કથાયુક્ત હોવાથી મેં એમને કહ્યું કથાયુક્ત હોવાથી કથા જઈ પ્રવૃત્તિ કરી ભગવાને કહ્યું બધું સાચાય કરો અરે પહોંચ્યા જગ્યા કરો તેને કેવું બહુ સાચ છે જ્યાં સુધી કથાય છે કથાય જઈ છે ત્યાં શિક્ષા છે અને કથાય ત્યાં ઉઠે વ્યાખ્યા. પણ અત્યારે બધા જેમથી લખ્યું છે ને ખબર ના આવે બધા ખબર ના બાપનું શું જાય કારણ કે શા માટે આવે છે કારણ કે ભાઈ ભાઈ બહાર નથી કરે એમ હોવું ખબર નથી કે પછી લોક કહે છે આપણે પચીસ વર્ષ સ્વયં ક્યાં થવા પડે લોક વધે નહીં અને પછી એ પાછા એક કાઢા નથી આવે પાછળ તો નીકળે કાઢે નીચે ઉઠે અરે ધર્મ કેવું કહેવાય ધર્મ તો મારી ને કેવો ધર્મ નિદ્રા વિજ્ઞાન એનો એનો એક વાપરો જયારે તમે જગત શબ્દ છે ત્યારે નિદ્રા જ્ઞાન પર આપણું જગત કિરાય છે એક જ વાપરો અને લોકો ભાગી ને પેલો દેખાવા આવી ગયા હા કઈ ઇન્ટરનેશનલ ધર્મ છે તો સ્વતંત્ર ધર્મ છે બધા ધર્મો નો ઉપરી ધર્મ છે. શું છે? મિત્રાભો નો ધર્મ ઋષભદેવ નો ધર્મ ભેગા રહીને ચર્ચા કરે સુધા ચટની વાતો છો ભગવાનના નામ પર સમજાયું ઘર કોઈ જાતે પૂરે કરતા નથી ગમ્યા કરે છે ઉદય કરનારથી પોતાના સાધી સાથે એમાં થાય છે ને એ ઉદય કરનારથી ત્યારે ઉદય કરી જેમ નથી નાટે છે તેને પુસ્તક માં લખ્યું છે કે ઉદય કરના આધારે જે નાટે છે એ બધા COBS છે, ટોપ છે. ઉદય કરના આધી એટલે મન ના કર્યા પ્રમાણ સાથે મને આપણે જરૂર હોય આપણે ધ્યેયના ધ્યેયના આધીન આપણે ચાલુ છીએ. ક્યાં ના બેટા એમાં શું મન થશે આ બાજુ લઈ જાય તો આપડે ધ્યેય ને ચુકાવશે એટલે કે એ બાજુ હા આપડે ટાઈમ બગડે બધી જજો બીજી કઈ વાતચીત કરવી છે કઈ વાતચીતમાં કઈ આપણને કઈ ફરી આવશો તો ભલે તમને વિચાર જે કર્યો પણ મને તમારો વિચાર છે મને તો જગત ઉપર જ વિશ્વાસ છે કે મને તો જગત ઉપર જ વિશ્વાસ છે એમને જગત ઉપર વિશ્વાસ છે એમ કહે છે કોલેજ માં આવે ને એવી ભાવના રાખી ત્યાં માર્ગ મૂળ માર્ગ ઉપર આવે છે. મૂળ માર્ગ એ લાગતો બહુ દૂર છે. પાસે લાવવા માટે શું કરવાનું? પાસે મૂળ માર્ગ ખોલવાનો ક્યાં ખોળે દેખાવું જોઈએ ને? ક્યાં ખોળીએ કે ખોળીએ ક્યાં દેખાવું જોઈએ ને? એક મહારાજ મૂકા હતા તે મને કહે છે અમે આ મારા મોકલે જવું છે કે નહીં જવું છે? જવું છે સાચો ઘણા વખત કઈ ઘેર કઈ દેખાતું નથી કે છે નક્કી દેખવું છે નહીં કેટલું દેખાવું જોઈએ કે આત્મા રાખું નકું આખો દર કસાયના દોરામાં દેખાતું છે કસાય ઠંડા પડી જાય દોરો મૂકી જાય ત્યારે જે રીતે પડેલું દેખાય ત્યારે નક્કી દેખાય તો કસાય ત્યાં સીટ થતી અમે ભગવાને કહ્યું હતું ગૌતમ સ્વામી પૂછ્યું હતું સમજો કે હવે સાહેબ પાંચ પર તૈયાર થઈ ગયા એવું પૂછ્યું આ કાળ વિચિત્ર આવે છે અને કસમત એની અસર છે આ પાંચ પર શું બધા થઈ ગયું પૂછ્યું તમને ખબર છે? પછી મારા સાહેબ પૂછ્યું તમને કઈ ખબર છે? શું કહ્યું તું સલાહ ભંગ ચડાય પછી રાતે શું કહ્યું છે? વંક ચડાય પછી માં વંક ચડાય પછી માં ગૌતમ સ્વામી પૂછ્યું ભગવાન કે હવે શ્રી દશા છે ત્યાં આ પત્ર આવે છે પાંચ પર અરે જૈનોની આ જૈન થયા બીજા ઇતર કોમની બધા શ્રી દશા થશે ત્યારે વંક ચડાય પછી માં શાસ્ત્ર માં એવું છે કે આ કાળ ની અંદર થોડો પણ ધર્મ કરવાનો પામી જાય કે ના પામી જાય? શાસ્ત્ર માં તો એવું કહ્યું છે કે આ કાળ માં થોડોક ધર્મ કરે સાત્વિક રીતે થોડોક પણ ધર્મ કરે તો એ પામી જાય કે નહીં? થોડોક ધર્મ કરે પણ સાત્વિક રીતે કરે તો એ પામી જાય કે નહીં? સાત્વિક રીતે કરે એ ઘણું ઘણું પામે પણ સાત્વિકતા છે તો પ્રયત્ન કરવો જોઈએ. પ્રયત્ન તો કરવો જોઈએ ને, પણ એ પ્રયત્ન થી ભરેલું નથી. આ કુદરતી આ વાતાવરણ ઘેર ઓછું થઈ જશે વાતાવરણ આપણે લોકોનું જોવાની જરૂર છે નહીં? આપણે લોકોનું જોવાની જરૂર નથી. બાકી મેં તો ભાવ સુધારવાનો રસ્તો એક જ મહારાજ સાહેબ ને કહ્યું હતું. મહારાજ સાહેબ ભગવાન નો શબ્દ હાથે પડે છે ખોટો, ભગવાન ને બોલ્યા પડે હાથે થાય ખોટું, ભગવાન જે બોલ્યા સાથે પડે ખોટો, ભગવાન કે તો સાચી જ હશે. ભગવાન કે તો સાચી જ હશે. મારા સાહેબ એ કુટુંબ ખબર શું છે? મારે કદાચ બધા થઈ ગયા છે ને જોવા કે છે મારા શું કર્યું આમ તો હોય તો ખરા ને, પણ પોતે જાતે કબૂલ ના કરે ને. ભગવાન ના શબ્દ ને એવું હોય એટલે પછી એક આચાર્ય મહારાજે પછી પ્રગતિ માર્યું હોય તો રસ્તો બતાવો કે દા બતાવો. એ તો રોજ એક મહિના સુધી 48 મિનિટ હું વાપર ઘર થઈ ગયો. હે ભગવાન, તમારી તમારા શબ્દ હાથા પડ્યા અને હું વાપર ઘર થઈ ગયો છું. મારી ઉપર આવો કૃપા કરો, મમાથી મમતો કરો. એક મહિના સુધી બોલો ના બોલે ને થયો નહીં હશે ને. ગુરુ કરે તો કલ્યાણ થઈ જાય. પણ ગુરુ કરે તો કલ્યાણ, ભૂલ કબૂલ કરે તો કલ્યાણ થઈ જાય ને. મને તો કેટલા બધા હશે હું તમને ઝટ કરી પડે. અત્યારે જે ક્રિયાઓ જે થાય છે બીજું બધું કરી શકું માટે ના વાત કરી કે અત્યારે જે ક્રિયાઓ થાય છે એ ભૌતિક સુખો માટે જ થાય છે ને. આ ક્રિયા કરે છે કે જો ખોટી કે પછી રવિ રમા જતા હશે નવરા પર એના કરતા ટકા માર આપણે એનો વિરોધ નથી. આ તો ફક્ત જાણવા કેટલાક માણસો વાત આવી ખુલ્લી કરવા માટે એવું નાખી દીધું. સાચી વાત છે. કઈ નથી કરતો ને કરતા કરે છે. આપણે કઈ ખરાબ હોટલ કેમ ભજ્યા થાવ છો? તો પછી સારી હોટલમાં કે આમ સારા થશે એના કરતા નહીં રહે ને. શું જાય સારી હોટલમાં એના કરતા અહીં છે ભજ્યો જવું છે. બહુ ચિંતા ના થાય, ઉપાધિ ના થાય, એવું જીવન તો જીવું છે. ચિંતા ના થાય, ઉપાધિ ના થાય. મને તો અહીંથી નીકળ્યાની ચિંતા નથી. ના એ બરોબર છે, ચિંતા નથી. ઉપાધિ ખરી બધું આ ગધું કપાય એના નસીબ નું લઈ ગયો. અપમાન કરે તો એના નસીબ નું લઈ ગયો. શું કે છે? એના નસીબ નું હશે એ લઈ ગયો. હા અપમાન કરે તો કશું નહીં. આપણે આપડે કશું નહીં એટલી ચિંતા છે. જે લોકો પરિચય માં આવ્યા છે લોકો ના ચિંતા તો મુજે અનુભવ હુઆ કે આપને જો માર્ગ કિયા હૈ તો માર્ગ કિસ મુજે અનુભવ હૈ તો જહાં પર જો ધન મિલા હુઆ હૈ તો ઇસકી નિવૃત્તિ આપને સે હોતી હૈ એસા અનુભવ હુઆ ઉસકા ભી તો મેં આપકો પ્રશ્ન કરું કિંતુ મુજે તો અન્ય ધર્મો છે જે જૈન ને બીજા ધર્મ છે, વેદાંત ધર્મ છે, એ વેદાંત ધર્મ ના ચાર વેદ છે છેલ્લામાં છેલ્લા, તેના ઉપરી જ્ઞાની પુરુષ છે. કારણ વેદ ચાર વેદ બોલે છે, ધીસ ઇઝ નોટ છે. ત્યારે જ્ઞાની પુરુષ શું કે ધીસ ઇઝ છે, એટલે જ્ઞાની પુરુષ બધી ચીજ આપી દે, વેદ આપી છે કે નહીં. કારણ વેદ વેદ જે શબ્દ છે એ સ્થૂળ શબ્દ છે, અને આત્મા સૂક્ષ્મતમ છે, બે ને મેળ પડે નઈ. એટલે મેળ જ્ઞાની હોય તો જ મેળ પડે, નહી તો મેળ પડે નહીં. એટલે જ્ઞાની પુરુષ એટલે આખો વેદાંત માર્ગ જ માર્ગ તો સ્વીકાર કરે, અને જૈન માર્ગે સ્વીકાર કરે, પણ નહીં બધા માર્ગ સ્વીકાર કરે, એ માર્ગે સ્વીકાર કરે, મુસ્લિમ સ્વીકાર કરે. કારણ પક્ષપાત ના હોય, અમારી વાણી પક્ષપાત ના, નિક્ષ પક્ષપાતી હોય. કોઈ ધર્મ નું તે પ્રમાણ ન દુભાય એવી વાત હોય, સાચું હોય તેને સાચું કે ખોટું હોય તેને ખોટું કે, પણ પ્રમાણ ન દુભાય, વિનય પૂર્વક કે. રિલેટિવ માર્ગો ચાલે છે એ લક્ષ્ય નથી પડવા દેતા, એટલું સારું છે. નહીં તો બીજા રસ્તે ઉભારો ખરેરો એ વંટોળિયા છૂટા છે, બેહીઓ બેહી જાઓ સુઈ જાઓ, વંટોળિયો છૂટી છે એમ કઈ ઉભો થાય પડી જાય મારે કહી દઉં હું ચૂક્યો નહીં, ઉભા થાય મને બંધ થશે ના, હજુ ક્યારે આવશે કેવાય. હા વંટોળિયા તો લાખો આવવાનો સંસારમાં છે, અને માણસ છે લાખો વંટોળિયા આવે, માણસ વંટોળિયા થી ડરે નહીં, વંટોળિયો માણસ થી ડરવો જોઈએ. એક માણસ ને બંગલા બેઠા હતા, વંટોળિયા ખરા ખડ ખરા ખડ થયા હતા, મને ગયા વંટોળિયા બારણા બધા બંકર બધા ના કરી, એક બારણું ખુલ્લું રાખ આવવાનું, અંદર પ્રવેશ કરવાનું બારણું ખુલ્લા છે, અને નીકળવાનું બારણા બંકે દે. એટલે ભાઈ ભરેલું ભરેલું રહે છે, નહીં હવા તે કે ભરેલું ખાલી થાય તો તે ગમે એટલું વંટોળ્યું તે હે નહીં. પછી એને અનુભવ કરાવતા મને કહે છે આ હવે નથી કહેતું, કહે છે અત્યારે આ વંટોળિયાનું આવું છે, અને બીજું લક્ષ્મીનું આવું છે. લક્ષ્મીનું છે તે જો વાતરશો તો પછી નહીં આવે, એટલું ભરેલું ભરેલું રહે છે. અને જો જવા દેશો આ બાજુથી તો બીજી આયા કરશું, જવા દેશું તો આયા કરશું, નહી તો વાંચે રાખતો દેશની નીતિ રહે છે. લક્ષ્મી નહીં પામે એવું છે, આ કયા રસ્તે જવા દેવું તમારી મરજી કરા દે, કે ભાઈ છોકરાને મોટા ખાતર જવા દેવું, કે કીર્તિ માટે જવા દેવું, કે જ્ઞાનદાન માટે જવા દેવું, કે અભયદાન માટે જવા દેવું, શ્યાને માટે જવા દેવું, તમારી મરજી કર્યા દેવું. પણ જવા દેશો બીજું આવશે, જવા જ ના ત્યાં શું થાય, બીજું ના આવે આવે. હિન્દીમાં તપાસ આવે હિન્દીમાં છપાશે. હિન્દી ની જરૂર વહેલી હતી પણ ઇંગ્લિશ છપાઈ ગઈ. ઇંગ્લિશ તો પેલા કહી હતી, પેલા ફોરેન વાળા મારા ખાતે ઇંગ્લિશ છપાવજો.